માગું મોની દહારા મોની દાઉ લઈને આવ્યો તારી સોડીનું માગું તારી સોડીને કરું હું તો લઉ એને ભૂલીને હું મરી દઉં તારી સોડીને કરું હું તો લઉ એને ભૂલીને હું મરી દઉં મોની જહારા મન કેવું મારું આજની દુકાન બધું કેવા નહીં આવું મોની જહારા મન કેવું મારું તર છોડીને કરું હું તો લઉં એને ભૂલીને હું મરી જઉં તારી છોડીને કરું હું તો લઉં એને ભૂલીને હું મરી જઉં આપનો બારો ઘરમાં ક્યાં સુધી રાખશે લઈને મન ભાગશે તું એ દાડે શું જાગશે છોડી તો આપનો બારો ઘરમાં ક્યાં સુધી રાખશે લઈને મન ભાગશે તું એ દાડે શું જાગશે બદનામી ગામમાં થઈ જશે તારી એના પેલા વાત માની લે મારી બદનામી ગામમાં થઈ જશે તારી એના પેલા વાત માની લે મારી એને બનાવી દઉં મારી વહુ એને ભૂલીને હું મરી દઉં એને બનાવી દઉં મારી વહુ એને ભૂલીને હું મરી દઉં લઈને આવ્યો તારી જોડીનું માગું મોની જહારા મોની જહા હું લઈને આવ્યો તારી જોડીનું માગું અલા મોની જહા